જોવા ચાલો જીવન જોવા હો ચાલો જીવન જોવા, હો જીવન જોવા, હો ચાલો જીવન જોવા. કમળ છાતીમાં ચાપીને, છાતીમાં ચાપીને, ચરણ કમળ છાતીમાં ચાપીને, આંખો પર ફેરીએ રે હો, આંખો પર ફેરીએ રે હો, જીવન જોવા હો ચાલો જીવન જોવા, હો જીવન જોવા, હો ચાલો જીવન જોવા. મપની સાની પમ પમ રે સની સરે, મપની સરે સની પમ રે સરે ની સરે, ભૂમનંદને વાલે ચોર્યું ચિત્ત, ભૂમનંદને વાલે ચોર્યું ચિત્ત, સાને નાયન કેરીએ રે હો, સાને નાયન કેરીએ રે, જીવન જોવા જોવા, હો ચાલો જીવન જોવા, હો જીવન જોવા. આવ્યા સુંદર વર શેરીએ રે હો, આવ્યા સુંદર વર શેરીએ.